પોતાના આનંદ જયારે ખૂબ કિલો ત્યારે ક્યાં સુધી પહોંચે? એટલે વાત જ હતી કે જ્ઞાની પુરુષ ના આનંદ જોયા કરે તો જોડે બેઠા હોય તો એમને બધાને આનંદ રહે કે ઉઘરાય કરે. ૫/૭/૧૯૭૮ દાદા દર્શન કે ભાઈ હરી કરે તો જાય નહીં કશું, હજુ હરી ભક્તિ આવે તારે હરી ખરી દેવું તો મહાપ્રાણે આવી રજા થાય અને તેમજ પછી કરાવડાવે. જગત તો વિષમકાળ નું જગત છે, દરિયા હાથે કયું કઈ નાખ્યા વગર નાખે રહે જ નહીં. મારે ખસી જવું આપડે, અને નહીં તો પાનમાં સાંભળવું નહીં બહુ તો જોઈ નઈ સારી દશા થઈ છે. શ્રેણી મારી, જે શ્રેણી મારે એ મોક્ષે જાય. શું કહ્યું? શ્રેણી મારી મોક્ષ, ઉત્તરો ઉત્તર શ્રેણી વધતી જાય મોક્ષે જાય. એટલે આ કેટલાક માણસ થી દૂર રહેવું, તમારી એટલી બધી શક્તિ નહીં કે લોકોની સાથે તમે ગમે તેવા પાછી કરો. એ જ્ઞાની પુરુષ બધું જ ગમે બધા કસાય કરે, પણ એ તો દાદા એ હવે જ્ઞાન જાગૃત એટલી બધી હોય તો હળવા જ ના દે ને. અને તમારે આ બધા બધું નહીં ગયા બધું આટલી પેલા બહુ અકળા માણસ છે. આટલી વખત કઈ તારે જે એમ થવું હોય તેમ થાવ, વ્યવસ્થિત ના આધીન તું છું. એ ભજન થી તું વ્યવસ્થિત ના આધીન છું, વ્યવસ્થિત જે તને રાખે તે રીતે રે. અમે તો જોના રાખીએ અને બહુ તું રડીશ તો અમે ખબર સાંભળી શું હેતુ કેવું તે ભાઈ. પછી પારો જીતીએ જે આગળ હું બધા ધર્મ જાય આ કોઈ કાળમાં આવી શ્રેણી મળે એવો કાળ જ નથી આવેલો. શ્રેણી મળે જીવ એવો કાળ જ કોઈ દાળ પ્રાપ્ત થતો નથી. એ અપ્રાપ્ત કાળ કહેવાય છે. શું કહ્યું? અરે મોટા મોટા અવસર કહેવાય, એમાંથી કાચું ના પડે એ તો જોતું રહે. તમને ખબર પડી શ્રેણી મળી પહેલા નું અત્યારની સ્થિતિ કસાય ભાવ લુપ્ત થવા માંડ્યા. શું કહ્યું? લુપ્ત થવા માંડ્યા. હા, જગત આખું કસાય ભાવ થી ઉભરેલું છે. જગત નું કશું કશું કામનું નથી. આવી શબ્દો બધું મહામારી છે. શું છે? મારા મારા કાળ જેવો છે. બધું વાત સાચી નથી. આ જગત આત્મા એટલી સાચી વાત છે. બીજામાં દાપણ કરવા જાય મારે જાય દોઢ દાખ થવાની જરૂર જ નહીં ને દાદા. હવામાં રહી શકાય છે, આશ્ચર્ય છે. હવામાં રહી શકીએ છીએ આપણે, આશ્ચર્ય છે. એ આશ્ચર્ય મોટા મોટો આશ્ચર્ય છે. તેથી અગિયારમાં આશ્ચર્ય કહે છે આપણે. દિવસે દિવસે લોકોના પરિણામ બગડે છે એમાં બી આપણે દરેક સાને આધારે રહી શકાય છે. ભાવે કયા આધારે રહી શકાય છે? એટલું તેથી ગ્રાંતના કાળમાં, કારણ કે આ ક્રમિક આક્રમમાં જેવું છે એટલે કસાય ભાઈ સંપૂર્ણ કસાય અનંતાનુ મંદિર સાથે આ જ્ઞાન મળી ગયું. કેવું? અનંતાનુ મંદિર સાથે મિથ્યાસ સાથે. એટલે આ તેનું ઉત્સમ થયેલું હોય ને, સૌસમ ઉત્સમ થયેલું હોય તેમાં બહુ ભાઈ તો સૌસમ ઉત્સમ થયા હોય એટલે ફરી ધબકારા મારે પાસે. એટલે સરક્ષમ નથી તો પછી કેવળ જ્ઞાન નું અંત છે? જો સરક્ષમ જ્ઞાન ન હોય નથી સહાયક છે એ કેવળ જ્ઞાન નથી પણ કેવળ દર્શન છે કેવળ જ્ઞાન તો પતે એવું જ નથી આ કામ આખું જગત કેમ છે તેમ કેવી રીતે થયું ચાલે છે એ બધું બધું સમજમાં આવી જાય જ્ઞાન માં ના આવે તમે સમજો ને સમજમાં એટલે દર્શન માં આવે એટલે હિંદ પડી જાય બધી કે આ શું છે પણ જ્ઞાનમાં ના જ્ઞાન ચોખ્ખું દેખે આ ધનામ ઘૂંઘળું દેખે ને આપણે ઘણું થઈ ગયું આ કામ સંકિતમાં જે વખતે એવું થઈ ગયું તો આ તો બધું કઈ કઈ કઈ દશા છે આપણે અને કસાય રહી દશા છે એટલે ભાઈ દુઃખદ નહીં નહીં તો દુઃખ પરિણામ હાથે કેમ હોય સંકિત કેવું ધર્મબંધાવી એવી દશા છે એને જેટલું તમે પુષણ કરો એટલું તમારું અને જગતમાં કોઈ માણસ ની કચ્છી વાતમાં પડવું નહીં આપણે આપણા કામ પૂરતી કોઈ નથી હાગું નથી કોઈ વારું શું કહ્યું જગતની કોઈ વાત હાથી નથી ખોટી નથી શું છે એમાં શું લેવા દેવા અર્થ તમે વગર શબ્દની વાતો આ તો જગત અત્યારે મેન્ટલ સ્થિતિમાં છે શું છે મેન્ટલ હા મેન્ટલ એવું પોતાનું અધિક જ કયા કરે પિતાશ્રી ભાન નથી માટે શું કર્યું પિતાશ્રી ભાન નથી માટે અધિક કર્યા કરે એટલે આપણે આપણે ચેતતા રહેવું આ કામ જો મોક્ષ છે તો એટલે મોક્ષ નું બધા સાધન પ્રાણી માટે સાધન મળી ગયા પ્રાણી મંડળ ગઈ છે ધંધા તો થવા હોય તો થાવ ને ના થવા ના થવા આપણે પ્રયત્ન કર્યા કરવાનું શું કહ્યું તમારે નહી આ કરે શાંતિલાલ કરે વ્યવહારિક વસ્તુ જે થાવ તે થાવ ને તો એની પાછળ પડવા જેવું એમ કશું ફેરફાર થયો નથી ફક્ત થોડા પ્રયત્ન કરવાની જરૂર તો પ્રયત્ન કરતા પાછા પડે એટલે આપણે ત્યાં પડવા રોહી થઈ લે શું કહ્યું નથી કોઈ આ જગત નો કોઈ નફો થયો નથી કોઈ ખોટ ગઈ નથી વગર તમને ખોટ નફો બહુ વિકલ્પો છે આ લોકોના આ લોકોને ક્રાંતિ મળે છે એવું આપણે કહી દીધું વેપારી કાયમ ખોટી માટે ચેકતો જ રહે છે કાયમ ચેકતો માટે ખોટ ગયા વગર રહેતી નહીં કાયમ નહીં કરતો એટલે ખોટ જેતે કે ના જેતે તેના માટે ખોટ આવે છે કે ના જેતે તેના થી લોકો જગત ને ખબર દાદા કામ કરી લેવાનું છે અત્યારે અરે ખરેખર ખોટ નથી તમે કહેવાય ખરેખર ખોટ અને નફો કોને કહેવાય પીણે બંધાય અને નફો કહેવાય હે પીણે બંધાય અને નફો કહેવાય ખરેખર ખોટ નફો કોને કહેવાય પુણે બંધાય અને નફો કહેવાય ના પુણ્ય બંધાયા સંસારમાં તો પુણ્ય બંધાય બહુ મોટો નફો જ કહેવાય સંસારમાં જેને ક્રમિક માર્ગ માં છે એમ પુણ્ય બંધાય એટલે નફો જ કહેવાય પુણ્ય બંધાય તો આવશે બહુ કઈ શાંતિ રહેશે કઈ સગવડ રહેશે તો કોઈ ધર્મ પામશે કઈ શાંતિ સગવડ ના હોય કઈ સુખ પામ સમજ અને આપણે તો નફો ખોટે નહીં આપણે નફો ખોટ લેવા દેવા નહીં આપણે સિદ્ધાર્થમાં નફો ખોટ પાય નહીં આપણે આપણો પુરુષાર્થ પોતે પોતાનો આપણું હૃદય તો શું શાંતિ તમે કેવું હૃદય તો પૂરા કરું હૃદય ચોખ્ખું ભેગું જ રહેવું પડે એવું છે તો કે ઘરમાં બધા જોડે પ્રેમથી રહેવાય એવું થઈ જાય એવું જોઈએ છે. એવું આપડે જ્ઞાન જ એવું છે ને, આપડે આજ્ઞા આપી છે એવું છે. લાખ માણસ એવું જગ્યું શું કહ્યું, જેને દાવો ખાવાની હરકત નથી, જેને આક્ષેપ બોલો સહન કરવાની હરકત નથી, તેને એવું આપણું જ્ઞાન છે. સર્વ સમાધાની જ્ઞાન છે આપણે, શું સર્વ સમાધાન તમને નહીં લાગતું? ગમે તે સત્વ લેવા દેવા નહીં, સર્વ સમાધાની છે. કારણ કે એવી રીતે ધર્મમાંથી ગમે તે જાળવી લઈએ તો વ્યવસ્થિત ના દિન છે. એટલે નિમિત્ત છે, આપણા કર્મ ઉદય છે એ નિમિત્ત છે, એમાં દોષ જ નથી ને. દોષ જ નથી એટલે આપણને કશું કોઈ અસમાધાન નું કારણ નથી. આખું જ્ઞાન જ એવું છે, અસમાધાન નું કારણ નથી. હા હાથ આવ્યો પછી નહીં જ્ઞાન જ પાંચ વાક્ય એવા છે, કોઈ વાર મુશ્કેલી મુકાવવા નથી, બધી મુશ્કેલીઓ કાઢી નાખે. બીજું કારણ ડરવાનું કોઈ જાતનું કારણ નથી. જયારે વ્યવસ્થિત જ્ઞાન હોય શા માટે લે છે ભાઈ? જય સચિદાન. કે શું તમે પંદર માંથી દઈ પણ આપણે કહ્યું ગોધી ક્યારે વ્યવસ્થિત માંથી પહેલે શું અને એકદમ મૂળ છે ને એની શું વ્યક્તિ આપણે દેવા લાયક છે શું કહે અને દેવાના છે તો તમે રડશો થાય છોડશે ને કશું વાળો ખરું રડતા નહીં કેટલું બધા સિંગલ સિંગલમાં કશું હેલ્પ કરે નહીં. આ બધી પ્રયત્ન બધા હેલ્પ કરે નહીં. એવું છે એમને પૂછે છે ને મિલ્ડર ને ત્યાંથી આ આપને મારે સાથું મારતી હતી કે એમને શું શું જ્ઞાન રહેવું જોઈએ તો હવે પર આપણને તો મારતા જ નથી, આપણે તો શુદ્ધ આત્મા છીએ, આપણે ખાલી જાણના છીએ આ બધું કોનો હિસાબ કોનું શું કરો શબ્દ નો હિસાબ સાસુ નો હિસાબ પૂરો થયો નથી ને. આપણે આપણા જીવનનું પરિણામ છે જ્ઞાન વ્યવસ્થિત અમને કેવું કેવું વ્યવસ્થિત છે તમે વ્યવસ્થિત આપી અમને આપણે અમારા પધલ મટી જાય છે તમારે આ જ્ઞાન એવું સરસ દખલ કરીને આપેલું છે તમારે એને વળગી રહ્યું છે. તમારું દાપણ મૂકવાનું કેવો મૂકાવવા દેવો શું કહ્યું દાપણ થી ત્યાં ઉપાધી આવી એ દાપણ કરે ને તેનું ત્યાં ઉપાડ તો બધું મને કરતા દાપણ કરે શું કર્યું દાપણ દાપણ બહાર ના હોય ત્યાં સુધી એમ જ થઈ રહ્યો છે દાપણ અને વ્યવસ્થિત ના અંદર તો નુકસાન તો થવાનું છે અને પાછું આગળ આવતો કશું કીધું ખોટમાં આવતા ભાવની ખોટ કરે છે અને આ ભાવની તો થઈ ગઈ બે ખોટો થાય કેટલી બે ખોટ અને આમાં તો એક જ ખોટ આવવાની હશે તે આ ખોટ નીકળી જાય હા પૂરી થઈ જાય અને ખોટ ના નખો કોને કેવો ભગવાન જ નથી મનુષ્ય એવું છે ભગવાન પર નહીં તો પિતા એવું સાધન હોય શું કહ્યું પોતાની જાગૃતિ પૂર્વક નથી આપણને કર્મના ઉદય ચલાવે એ રીતે ચાલુ અને પોતાની જાગૃતિ કરે ચાલુ બહુ ફેરફાર. મને આમ ભય બહુ લાગ્યા કરે, હમણાં ઘેર જવું તો કે છે મને ભય લાગ્યા કરે, કશું મને કહેશે મને વળશે એવું ભય બહુ લાગ્યા કરે છે. કશું કહેશે વળશે છે પ્રધાન શંકા પડે છે. આપણે શું નામ આનું? શું નામ છે? શબનમ. શબનમ. શબનમ. શબનમ. અને સરનમ ને આપડે ખાનગી કહેવું કે સરનમ તને ગાળો જાય છે મારવા જેવી છે. તારે કેવું તમને બદલી જશે આમ કે એની પોતાના બધી વિચારો રાત ઉભી થાય છે તારા પ્રતિબંધ થઈ ગયા. શું કહ્યું? પ્રતિબંધ નું એવું જોર રાખો પાછો ભરે તો કામ કરી નાખે પણ પાછો ભરે લઉં માટે એના ચેતા રહ્યો જેમ હાથ હાથને વિચિત્ર ચેતતા રહીએ છીએ હાથ રાખી નહીં જતા આપણે લાગણી વાત આવ્યા ત્યારે આપણે કહીએ ના ભાઈ એ ભાઈ આપણને આ ના એ આ વાત આવે તો ભાઈ લાગે ભાઈ લાગે શું ભાઈ વિષયની બાબત ડિસ્ચાર્જ કયા ભાગને કહેવાય બોલો સમજતું નથી અને ડિસ્ચાર્જ પોતાની ભાષામાં કરે છે. શું કરે ડિસ્ચાર્જ પોતાની ભાષામાં પછી એકદમ પૂછી મને કે વિસ્તાર કયા ભાગને કહેવાય? આપણે ગાડી વાળી કેટલી ખર્ચ કરી છે ગાડી વસ્તુ પડ્યું તો એ વિસ્તાર કહેવાય તો ગુનાગાર નથી. ગાડી પડે ખરો એની ઈચ્છા હોય જરાય તમે શું કરી એટલે પછી એટલે કામ બધી પકડી મને કહે છે પોલું વાંકે એમાં અંદર પોલ વાંકવા જવું આ એટલું બાર નું પોલું વાંકવા જવું નથી. ઠીક છે ધ્યાન રાખે છતાં અકસ્માત પડી જાય તો શું થાય પડી રહે તેને આપણે કઈ કે નિશ્ચા પોતાને ઘેરે નિયમ હોવો જોઈએ. પોતાને ઘેરે છે તે આપણે એવું ખરી કે આ જીતું નથી એ છતાંય પણ જોયું કે એટલું સમજવું પડે કે એમાં એટલા બધા જન્મ મરી જાય છે આ કારણ તો આવું ના હોવું જોઈએ. શું કહ્યું કારણ તો તમારે જુદી કારણ તો ઝડપથી તમે જાણો અને માનવ વિજ્ઞાન હોય કે બને ત્યાં સુધી અમારે સાત કેવું આ બને અમે તમને ટૂંકામાં કહીએ એમ શોર્ટ અને આપણે જેને આપની પદ્ધતિ કોઈ જાતનું સુખ ના આવતું હોય એને તો આ સંસારમાં કે બીજું શું થાય ભાઈ શું થાય કારણ કે આટલી બધી બળતરા બળતરા ને ગતિમાં હતા ગતિમાં આવું નતું વિકાર આવે ના ત્યાં સુધી ગાભરવા ને તારા વિકાર શું કહે આ તો કયું બળતા નહીં વિચારા રમત પડે છે શું થાય છે આખો દાડો બાયા કરે આમ કોટ ગઈ આમ પેલા એ ગાળો ભરી પેલા આમ કરી તમને બળતરા છે ને તેમ લીધા બધા ખારામ પડે ના શીખે કોઈ બાજુ સુખ નથી આવતું હવે આત્માનું સુખ આવ્યા પછી ગાળ નથી અને ગમે જ ગઈ આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી આપણે કહીએ અને એવું ના કહેવાય કે તમે આમ કેમ કરો છો શું ક્યાં જાય વિચારે જો પશુ હોય તો નિયમમાં હોય ચાર વિસ્તાર નો ભેદ અમે ના ભેદ સમજાવે તારે આગળ પડી ગયું જોયું કે છે આના જ્ઞાન ના આધારે ગણતરી પડે કેટલી બધી શક્તિ હોય છે બંધાર કેટલું ફરક થઈ જાય આખી જિંદગી તાર કર્યો પણ ગ્રહણ કરી છે ભરેલો તે જ મારે ને કે નવો મારો છે તારે કેમ છે શ્રેણી મારી કસાય નો કસાય થયા તો હવે કેવા વિસ્તાર કસાય આવે એ કસાય કહેવાતા નથી જ્ઞાની મળી કહેવાય જે જ્ઞાન છે તો ફાયદો કરે હા એ તો બાદ માં છે ને પછી ઘણા અર્થ કરવાનું લોકો દેખાવ માટે કરવું પડે લોકો કરવું પડે નહીં તો લોકો પાસે વાતો કરે વ્યવહારી છે ને એમાં એક્સેપ્ટ કરવું જોઈએ લોકો એક્સેપ્ટ કરવું જોઈએ એને આપણે ગુમાવી લેવું શું કહે દીપક પૂછે છે દીપક પૂછે છે કે પેલા કુલદીપક નો પત્ર આવ્યો હતો ને કે જ્ઞાન નો અપચો એટલે શું તો આપે એમ કહ્યું કે તો જુવાન છોકરાઓ માટે છે વાત કે જ્ઞાન નો અપચો એમને થઈ જાય તો પૂછે છે એ શું છે અમને જ્ઞાન જાગૃત કરે આગળ આવતા વાર ના લાગે જુવાન એ આગળ આવે છે ને તે જ્ઞાન નો અજ્ઞાન છે શું છે આગળ આવે એ જ્ઞાન અને અમને મોટાને એવું આગળ ના આપડે એમ ના કહી શકીએ કે તમે આમ કેમ કારણ કે આપડે ગામડા એક નવું બાજુ પાણી આવે છે એટલે પછી તે ટાઈમ નું પાણી આવે રહે નહીં ને પછી 12 વાગે તમે નથી આવે એવું જોશ જોશ એ દવાની શું ભાઈ ઉપયોગ નહીં ચંડી પર ભૂલો થાય પાસે ભૂલ નહીં થાય શું ઉપયોગ શું ઉપયોગ માં વગર જેમ આ પૈસા તો ભાઈ છે એ ખોટ નહીં ખાવાનું દરેક ચીજમાં તો દરેક ચીજમાં એના ભરાણ કાળ ધોઈ ને પછી પણ એક વિકાસ રહીએ છીએ એવું દરેકમાં દુરુપયોગ રાખીને કામ લેવું પડે આજના દુકાનમાં દરેક માલ વચ્ચે છે તે બરાબર દરેક માં નફો રહેવો જ જોઈએ. એટલે એવું ભક્તો મારી મુગલ ત્રણ જાગૃતિ રહેશે નહીં કેમ મારે. આ મોટો વેપાર છે અને પોતાનો ત્યાં પેલો પાર છે શાંતિ લાગુ આ તો પોતાનો વેપાર એમાં દરેક વખતે એમાં ઉપયોગ ના થયો છે. પાર તો કલાક થયો તો પ્રતિબંધ કરવું પડે. ચિત્ર ભૂસાઈ ગયા તો જગ્યાએ કોઈ મારી વાત પછી તો પ્રતિબંધ કરો એટલે ફરી વાર કે તમને મૂકની ફરી વાર જાગૃતિ આવશે. તો ઘૂંસા ઘૂંસા કરો તો પાર જ ના આવે ને. પાંચ હજાર પાર આવે તો અવતાર જ્ઞાન કોઈ જોવા થાય એમ તો આપણે કાતે પડીએ કે આપણી ભૂલ થઈ ગઈ. એને કેવું મળી છે એવું મળવું પડે દરે કરે છે. ગુજરાત જોયું ને કેટલા છોકરા વડોદરામાં દર રવિવારે પુસ્તક મળે અને એક જ જગ્યાએ કહ્યું હતું કે આ જોખમ ગંભીર છે આવી રીતે તો બધા છોકરા મારી ગયો હતા. બધા તો બધું જમીન ના હોય ને બધું હરૈયા હરૈયા એટલે તમે ગયા તમે હરૈયા હું ખાઈ જાય જેમ આત્મા એમ હું ખાઈ ને તે જુદો ફરી એ ગાયો ભેંસો આપણા બધા ભેંસ ના ભાઈ હોય છે ને ભેંસ બંધો તેનું હિસાબ નથી આવતો ભાન બધું નલાયક બીજી ગાય લઉં છું તે આ જશે શું કહ્યું એના જ ફળ રૂપિયા જાય છે. શું થાય છે એના જ ફળ રૂપિયા જાય ભાઈ ને જેવા તમે ધક્કો મારશો ને તેવું પરિણામ ઉભું થશે. જેવો ધક્કો મારશો ને તેવું પરિણામ ઉભું થશે. આ જગત બગાડવા જેવું છે નહીં. બગડી ગયું હોય તેને સાંજ કરી લેવું ફરી મળે થતી બગાડવું નહીં. તો હવે જે ઢોરની ડ્રેસ છે એનું ખાઈ જાય પછી પોતાની ગુજરાત ખાઈ જાય તેને કઈ કરી નથી લોકો બધા અરૈયા થાય શું રહ્યું બઉ જૂજ માણસો છે કે જેને થઈ ગયું આમાં પોતાની એ છે મહત્વતા સમજેલી છે પછી મળ્યું નથી ત્યાં સુધી અરૈયા નથી. શું છે મળ્યું નથી ત્યાં સુધી અરૈયા મળે તો અરે પછી રહેવા ના આ શોધો નહીં આપણે હિન્દુસ્તાન ના આપણે મોક્ષ જવાનું તો વડોદરા ગયું આખું ભરું વડોદરા બધો આ બધા મહાત્માઓ છે ને ગુજરાતી પ્રતિભા પાર ઘણો કરજો કરો નીકળે નહીં વાત નીકળી ગઈ છે રાત નીકળે નહીં પણ નીકળી ગઈ છે. ભાઈ આવી છે અમારા ઘરે આવી ગઈ પાર્ટી બહુ નીકળી ગયો પોતાની કેવું થઈ ગયો હોય જ નહીં દેખાય ઘણું બહુ મોટું હોય કારણ ઘોડા થાય ને ઘોડા માણસ ને આ